એની સંભાવના હતી જ નહીં લલિતરાજને. એટલે મૂળ વસ્તુ શુદ્ધ કરવાની જે વૃત્તિ આપણી છે, તર્કના જે આપણે બીબા ઘડી કાઢ્યા છે કે આ આમ છે, આ આમ છે, આમ છે, એ બીબાથી બહાર જોવાની આપણી ડાબલા જે ભરી રાખ્યા છે તર્કોના, તેનાથી બહાર જોવાની આપણી સામર્થ્ય નથી. એ ડાબલા સાચા છે, ડાબલા ખોટા નથી બુદ્ધિમાં ભરાયેલા તર્કના, પણ એ ડાબલાથી આગળ કશું ભાવાત્મક છે. તેથી ભાગવત કહે છે, તમ ભાવયોગ પરિભાવિત સરોજ આસે સુતેક્ષત પતો નનુનાથ પુંસામ યદ્ય ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે તદનુગ્રહાય. ભાવયોગની ભાવયોગથી જેવી જેવી રીતે તારી વિભાવના કરવામાં આવે તેવી તેવી રીતે તારું તું વપુ પ્રણયન કરે છે, અને એ વપુ પ્રણયન જે તું કરે છે, જે સ્વરૂપ તું ધારણ કરે છે, યશોદા માટે કૃષ્ણ જયારે બાળક બને છે તે વખતે એનું બાળક બાલ્ય મિથ્યા નથી, યશોદાના ભાવનું આલંબન રૂપ છે. પરમાત્મા અકેલો કદાચ બાળક ન હોય, અકેલી યશોદાની બાળકની કલ્પના સત્ય ન હોય, પણ જયારે પરમાત્મા અને યશોદાની કલ્પના નો બંનેનો સુમેળ થાય છે કૃષ્ણના રૂપે, તે વખતે કૃષ્ણનું એ બાલ્ય સ્વરૂપ, ત્યાં મધુસૂદન સરસ્વતી કહે છે ને, શૃણુ સખી કૌતુકમ એકમ, એક મહાન કૌતુક મેં જોયું છે કે નૃત્યતિ વેદાંત સિદ્ધાંત, નંદના આંગણમાં વેદાંત નો સિદ્ધાંત ને મેં નાચતા જોયો છે, એ વેદાંત નો સિદ્ધાંત નાચી રહ્યો છે, સનાતન સિદ્ધાંત દિવ્ય સિદ્ધાંત વેદાંત નો ત્યાં નાચી રહ્યો છે, તે મિથ્યા નથી, એ મિથ્યા હોઈ શકતો નથી, એનું બાલ્ય કૃષ્ણનું બાલ્ય મિથ્યા થઈ શકતું નથી, કેમ કે યશોદાના ભાવના આલંબન રૂપે એ બાલ્ય પ્રકટ થયું છે. પરમાત્મામાં પોતાનામાં બાલ્ય ન હોય, પણ યશોદાના ભાવ થકી એ બાલક બની શકે છે. પરમાત્મા પોતે કદાચ પિતા પણ ન હોય, પણ આપણામાં જે પુત્રત્વની ભાવના હોય તો પરમાત્મા પિતા બની શકે છે. પરમાત્મામાં પોતાનામાં ગુરુત્વ કદાચ ન હોય, પણ આપણામાં શિષ્યત્વની, એક વખતે ભગવાનની સામે જઈને આપણે એમ કહીએ કે શિષ્યત્વે અહમ સાધે મામ કામ પ્રપન્ન, તો પરમાત્મામાં જગત ગુરુત્વ પ્રકટ થઈ શકે છે. એ પરમાત્માનું જગત ગુરુત્વ મિથ્યા નથી, એ પરમાત્માનું જગત ગુરુત્વ ભાવાત્મક સત્ય છે. ભાવાત્મક સત્યનું મતલબ શું? કલ્પના નહીં, કલ્પિત નહીં. ભાવાત્મક સત્યનું મતલબ છે આપણા અને પરમાત્માના કોરસ્પોન્ડન્સ થી જે એક હરિયાલીટી ઉભી થઈ છે, જે યથાર્થ કરતા પણ અતિ યથાર્થ વસ્તુ છે, જેની વિવેચના યથાર્થ અને કલ્પનામાં થઈ શકતી નથી. એ બંના આવા જે યથાર્થ અને કલ્પનાના જે બુદ્ધિમાં ભરાયેલા ડાબલાઓ છે કે જે ફ્રેમવર્ક છે, એનાથી અભાવ એક રિયાલિટી છે, એક ઉપર રિયાલિટી હકીકત છે કે જે પરમાત્મા રૂપ ધારણ કરે છે. તેથી ગીતાના કોઈ પણ સિદ્ધાંતને, કોઈ પણ અધ્યાયને સરખી રીતે સમજવું હોય તો સૌથી પહેલા જે રૂપ પરમાત્માના ત્રણ રૂપો ગીતા સમજાવે છે એ વાતને સમજવી બહુ જરૂરી છે. નહીં તો કોઈ દિવસ પ્રભુનો તાત્પર્ય આપણા હાથમાં સરખી રીતે પકડાતું નથી. ઘણી વખતે હું એક વાત, મને એ કહેતા ફાવે છે આવું, કે પરમાત્માનો કોઈક આકૃતિમાં કલ્પના કરવી હોય, જેમ પેલા અમુક ચિત્રકારીમાં બાળકોને અમુક પ્રથમ આકારો સમજાવવામાં આવતા હોય છે, જેમ ચોરસ આકાર હોય, ત્રિકોણ આકાર હોય, સિલિન્ડર હોય, વર્તુળ હોય, એમાં પરમાત્માની બાબતમાં કોઈ સારામાં સારો આકાર ની આપણે કલ્પના કરી શકીએ તો પિરામિડ. પિરામિડ એટલે શું? કે એના ત્રણ પેસેટ છે, ત્રણે પેસેટ નોખા નોખા છે, પણ એના ટોચ ઉપર જશો તો ત્રણે પેસેટ એક થઈ જતા હોય છે. એ કશું આમ હોય, એક આમ હોય, અને બે પેસેટ આમ હોય. ટોપ ઉપર એના ટોચ ઉપર જશો તો ત્રણે પેસેટ એક થઈ જાય છે, અને નીચે જોશો તો ત્રણે પેસેટ નોખા નોખા છે. એની એ ત્રણે પેસેટ નોખા છે કે એક છે, આપણા તર્કના ડાબલીમાં આપણે જોવા જશો તો જે નોખા છે તે નોખા જ છે, એક થઈ ન શકે. જે એક છે તે એક છે, તે નોખા થઈ ન શકે. તર્કની ડાબલીની ફ્રેમ આટલી સીમિત છે. એક સામાન્ય વાત કહું કે આ હાથ એક છે, આ હાથ બીજો છે, આપણને લાગે એક છે તે એક જ છે, પણ આ હાથમાં પાછા પાંચ આંગળા થઈ ગયા, એટલે એક ના પાંચ થઈ ગયા. એક છે કે પાંચ છે શું કહી શકાય? જરા કોઈ દિવસે વિચારીને જોશો તો જે હાથને આપણે એક હાથ કહી રહ્યા છે તેમાં ખાલી આંગળીના હાડકા ગણશો ને તો એક હાડકું, બે હાડકું, ત્રણ હાડકું, તો 12 હાડકા તો અહીંયા જ થઈ ગયા. બીજા બે હાડકા અહીંયા થયા, અને અંદર પણ જાણે હથેળીમાં કેટલા હાડકા હશે, કોઈ એનાટોમી ન જાણતા અમે પૂછવું જોઈએ, પણ જેટલા હશે 12 થી તો વધારે જ હશે ને, 14 થી તો, એટલા હાડકા તો દેખાઈ જ રહ્યા છે આપણને. એટલે એક હાથમાં કેટલા હાડકા છે પાછા? આપણે એવું મનમાં ડાબલી બંધ કરીને બેઠા છીએ કે એક તે એક, એક અનેક તે અનેક, એવું નથી. એક અનેક અને અનેક એક, એમાં કોઈ જાતનો તાર્કિક વિસંવાદ છે જ નહીં. આપણે ખોટી ધારણા ડાબલી બંધ કરીને બેઠી ગયા છે કે એક અનેક નથી થઈ શકતો. શ્રુતિનો સ્પષ્ટ સિદ્ધાંત છે, તદૈક્ષત બહુસ્યામ પ્રજાય, એકોહમ બહુસ્યામ પ્રજાય, એક હું અનેક થઈ જાઉં છું. અરવિંદ મહર્ષિ અરવિંદો બહુ સુંદર આ વાતને સમજાવે છે. એ કહે છે કે પરમાત્માનું એકત્વ, પરમાત્માને બંધન નથી, એ એક પણ અનેક થઈ શકે છે. યુનિટી એના માટે બોન્ડેજ નથી. આપણી યુનિટી આપણા માટે બોન્ડેજ નથી, તો પરમાત્માની યુનિટી પરમાત્માને બોન્ડેજ કેમ થઈ શકે? એટલે પરમાત્મા એકત્વથી બંધાયેલો નથી, એ એક અનેક થઈ શકે છે. અને એ અનેક જો અનેક ન થયો હોય તો અનેકતા આવી ક્યાંથી? અનેકતાનો કોઈ બીજો સોર્સ નથી આવવાનો, અનેકતા આવી છે તે એક પરમાત્માથી, એકોહમ બહુસ્યામ પ્રજાય. તેથી શ્રુતિ બહુ સુંદર કહે છે, દ્વેવાહ બ્રહ્મણો રૂપે મૂર્તંચ ઇવ અમૂર્તંચ મર્ત્યંચ અમૃતંચ સ્થિતંચ યચ્ચ સચ્ચ ત્યચ્ચ. ખરેખર ફેફસા ફાટી જાય તાર્કિકોના. તાર્કિક એવી વાત કદી કહી શકતો નથી, તાર્કિકના ભેજામાં આ વાત કદી ઉતરી શકતી નથી. શંકરાચાર્ય પણ બહુ સુંદર સમાધાન આપે છે કે તસ્માત તાર્કિક ચાટ ભટ રાજા અપ્રવેશ્યમ અભયમ દુર્ગમિદમ અલ્પ બુદ્ધ્યગમ્યમ શાસ્ત્ર ગુરુ પ્રસાદ રહીતે. તાર્કિકોના ભારૂપી સૈનિકો બ્રહ્મરૂપી દુર્ગમાં કદી બેસી શકવાના નથી. એ ભારૂપી સૈનિકો બહાર જ પડ્યા રહેશે, ભૂખ્યા મરી જશે. બ્રહ્મરૂપી દુર્ગ એવો અજેય દુર્ગ છે કે એના ભારૂપી સૈનિકો કદી બ્રહ્મરૂપી દુર્ગમાં પ્રવેશી શકતા નથી. તસ્માત તાર્કિક ચાટ ભટ રાજા અપ્રવેશ્યમ અભયમ દુર્ગમિદમ અલ્પ બુદ્ધિ અગમ્યમ શાસ્ત્ર ગુરુ પ્રસાદ રહિતેશ્ચ. શા માટે? કે છે તદે જતિ તન્ને જતિ તદ્દૂરે તદ્વંતિકે ઇત્યાદિ વિરુદ્ધ ધર્મ સમવાયી સ્વ પ્રકાશક મંત્ર વર્ણિભ્યશ્ચ. એ પાસે છે, એ દૂરે છે, એ ચાલે છે, એ નથી ચાલતો, એ કુટસ્થ છે, એ અચલ છે, એ માતા છે, એ પિતા છે. ભગવાન ગીતામાં લિસ્ટ આપે છે એવા વિરુદ્ધ ધર્માશ્રયની, કે પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્ર ભૂમકારમ રૃત્સામ યજુરેવ ચ. હવે જે માતા હોય તે પિતા કેમ થઈ શકે? જે પિતા હોય તે પિતામહ કેમ થઈ શકે? પણ ભગવાન બધું જ થઈ શકે છે, જે પિતામહ પણ થઈ શકે છે. તર્કના જોડા આપણે બહાર ઉતારવા જોઈએ. બ્રહ્મના મંદિરમાં બેસવું હોય તો તર્કના જોડા પહેરીને બ્રહ્મના મંદિરમાં આપણે બેસી નથી શકતા. તર્કના જોડા તમારે બહાર કાઢવા જ પડશે. બેસીને પહેરીને તમે બેસવા જશો તો બેસી નહીં શકો. તસ્માત તાર્કિક ચાટ ભટ રાજા અપ્રવેશ્યમ અભયમ દુર્ગમિદમ અલ્પ બુદ્ધ્યગમ્યમ શાસ્ત્ર ગુરુ પ્રસાદ રહીતે. સમજમાં નહીં આવે કે જે પિતા છે તે પિતામહ કેમ હોઈ શકે, જે પિતામહ છે તે માતા કેમ હોઈ શકે. પણ ભગવાન મોટી લિસ્ટ આપે છે કે પ્રભવ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ તદ અસત ચાહમર્જન. તાર્કિકો ઝઘડતા રહે કે જે સત છે તે અસત નથી, જે અસત છે તે સત નથી, જે મૃત્યુ છે તે અમૃત નથી, જે અમૃત છે તે મૃત્યુ ન હોઈ શકે. ભગવાન કહે છે, ના ના, તમે સમજતા જ નથી, કશું જ નથી સમજતા. તમે ખોટું તર્ક કરી રહ્યા છો. તમે કહો છો કે સદ અસત નથી થઈ શકતો, પણ હું જો તમને સમજાવી દઉં છું કે સદ અસત ચાહમર્જન, જે કઈ છું તે હું છું, સત પણ હું છું, અસત પણ હું છું. જે કઈ છું તો હું છું, કેમ કે હું ન હોત તો અસત પણ ન થયું હોત, હું ન હોત તો એક પણ ન થયું હોત. તો બહુ સુંદર કહે છે, ન ચૈકન તત્વન્ય દ્વિતીયમ કુતસ્યાત નવા કેવલત્વમ ન ચા કેવલત્વમ ન શૂન્યમ ન ચા શૂન્યમ અદ્વૈત તત્વાત કથમ સર્વ વેદાંત સિદ્ધિમ બ્રવીમી. શંકરાચાર્ય કહે છે બહુ સુંદર કે એક એક કેવી રીતે કહી શકાય? એને એક કહેવા માટે પણ કોઈક જાતની આપણી પાસે આધાર તો જોઈએ ને કે એક છે. તો એક જ જયારે ન કહી શકાતું હોય તો બે કેમ કહી શકાય? ત્યારે એક ન કહી શકાય, બે નહીં કહી શકાય, ન ચૈકમ તત્વજ્ઞ દ્વિતીયમ કુતસ્યાત. તો કે છે કેવલકો, તો કે છે નવા કેવલત્વમ ન ચા કેવલત્વમ. ત્યારે કહે છે ત્યારે બ્રહ્મ શૂન્ય હશે. ત્યારે કહે છે ન શૂન્યમ ન ચા શૂન્યમ અદ્વૈત તત્વાત, નથી શૂન્ય નથી અશૂન્ય તથમ સર્વ વેદાંત સિદ્ધિમ બ્રવીમી. શંકરાચાર્યજી આમ કે છે. થોડી આગળ જઈને વલ્લભાચાર્ય બીજી વાત કહે છે કે ના ના, ત્યારે બધું જ કોને એને કહે છે, કઈ છે તે છે. સદસચ્ચા તપામ્યહમ અહમ વર્ષમ નિગ્રહણામ્યુત્સજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ. સદસચ્ચાહમ અર્જુન, જે કઈ છું તે હું છું, મારા સિવાય બીજું કશું છે જ નહીં, બધું એ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એમ કહેશો તો બધી વાતનું સમાધાન કહી શકે. કોઈ પણ એક વાતથી કહેવા જશો તો કહી નહીં શકો, કેમ કે કોઈ પણ એક લેબલ બ્રહ્મને લગાડી શકાતું નથી. બધા લેબલ લગાડી શકાય છે. બ્રહ્મ એવો, બધા લેવલને ધારણ કરવા માટે સમર્થ છે. તેથી ગીતાને સમજવી હોય તો એક ફંડામેન્ટલ ત્રણ કન્સેપ્ટ છે, એ શું છે કે બ્રહ્મ નિરાકાર પણ છે, બ્રહ્મ સર્વાકાર પણ છે અને બ્રહ્મ ભાવાકાર પણ છે. ત્રણ કન્સેપ્ટ તમે નહીં સમજો તો ગીતાના કોઈ પણ અધ્યાયનો અર્થ સાચું સમજમાં નહીં આવે. બ્રહ્મ નિરાકાર છે પણ નિરાકાર જ નથી, બ્રહ્મ સર્વાકાર છે પણ સર્વાકાર જ નથી, બ્રહ્મ નિરાકાર અને સર્વાકાર છે પણ કેવળ નિરાકાર અને સર્વાકાર જ નથી. તમારે ભાવથી એમાં કોઈ ભાવની કોતરણીથી કોઈ આકાર ઘડવો હોય તો તમારા આકાર તમારી ભાવની કોતરણીથી તમે બ્રહ્મમાં કોઈ ભાવિત આકારને ઘડી શકો છો. તમ ભાવયોગ પરિભાવિત સરોજ આસ્તે સુતેક્ષિત પતો નનુનાથ પુંસામ યદ્યત ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વકુફ પ્રણય છે સદનુગ્રાય. એવો સરસ એક સ્ટપ છે કે તમને તમારા ભાવથી કોઈ આકાર ઘડવું હોય તો એમાં આકાર ઘડી શકાય છે. તમારે આકાર ન ઘડવું હોય તો બી શ્યોર કે તમારા ઘડાયેલા આકારનો એ મોટા જ નથી, એ સર્વાકાર છે. અને તમારે ન ગમતું હોય સર્વાકાર હોવું તો એ નિરાકાર પણ છે. બ્રહ્મ બધું છે, બ્રહ્મ બધું થઈ શકે છે, કેમ કે જે કઈ છે તે બ્રહ્મ છે. બ્રહ્મ એક એવો વિલક્ષણ કન્સેપ્ટ છે, તેથી જ મહાપ્રભુજી એને કહે છે વિરુદ્ધ ધર્માશય. તેથી શંકરાચાર્ય કહે છે કે વિરુદ્ધ ધર્મ સમવાયી તો પ્રકાશક મંત્ર વર્ણિ દ્રશ્ય. એ વિરુદ્ધ ધર્મ સમવાયી છે, વિરુદ્ધ ધર્મ એમાં સમવિત સમવેત છે. એ જેમ એક વૃક્ષમાં બધા જ પક્ષીઓ આવીને રહેતા હોય એ આપણને લાગે કે કાવળો જે છે તે ચીડિયાને ખાઈ જાય છે, પણ વૃક્ષ મહાન વૃક્ષ હોય એમાં કાગડો એ રહેતો હોય ને ચીડિયા બેસતી હોય અને ખાતા હોય કોઈ વખતે તો રહેતા હોય ખાતા હોય ને રહેતા હોય બંને ચાલે છે. આપણે આપણા તરફથી સમજવા દેશું. એક કલ્પના કરો, કોઈક વખતે બીજા લોકમાં ચાલ્યો જાય ગ્રહલોકમાં માણસ અને આપણે એને કહીએ કે પૃથ્વીમાં એક જુવા નામનો પ્રાણી છે તેને બિલાડી ખાય છે. જો તર્ક વાપરવા જશું તો આપણને એમ જ લાગશે કે યા તો બિલાડી હોવી જોઈએ યા ચૂહા હોવો જોઈએ યા બંને જ ન હોવા જોઈએ. કેમ કે જો બિલાડી ચૂહાને ખાતી હોય તો ચૂહાઓ ખતમ થઈ જવા જોઈએ. ચૂહાઓ જો ખતમ થઈ જતા હોય તો બિલાડીએ ભૂખી મરી જવી જોઈએ. પણ પૃથ્વીમાં એવો છે મહાન કર્મકાંડ ચાલી રહ્યો છે કે બિલાડી ચૂહાને ખાઈ રહી છે, ચૂહાએ પેદા થઈ રહ્યા છે, બિલાડીએ જીવી રહી છે. કેમ ચાલે છે કામ કોઈને ખબર. હું નાનો હતો ખરેખર મને બહુ વિચાર થતો, મને બહુ મહત્વાકાંક્ષા હતી કે એક વખતે અમેરિકા જાઉં. મને અવારનવાર થતું કેમ મારા મનમાં એમ હતું કે આપણે અહીંયા પૃથ્વી પર એમ ઉભા છીએ તો અમેરિકામાં બધા સાપકલીની જેમ ઊંચા ચાલતા હશે. મને એમ બહુ ઈચ્છા થતી કોઈક વખતે જઈને એક વખતે સિદ્ધતે હૃદય ગ્રંથિ વિદ્યંતે સર્વ સંશયા શ્રીયંતે ચાસ્ય કર્માની તસ્મિન દ્રષ્ટે પરાવરે જઈને એક વખત જોઈ આવું કે ત્યાં કેમ આમ સાપકીની જેમ ચાલે છે. કેમ કે મારા કઝિન બ્રધરે પૃથ્વીનો ગોલો લાવ્યો, એમાં હું જોતો તો કે હિન્દુસ્તાન આમ છે અને નીચે અમેરિકા છે. બધા અમેરિકન આવા ચાલતા હશે ઉપર લટકેલા. મને ખબર જ ન પડતી કે ખોટાળો શું છે. એ મારો ભાઈ મને શું સમજાતો, તું સમજતો નથી. મેં કહું ભાઈ પણ સમજવાની વાત ક્યાં છે, સીધું તું બોલો લાવ્યો છે ભૂગોળમાં એમાં જોવું ને કે અહીંયા ઉભેલો હોય તો ત્યાં શું ગતિ થાય. એટલે ના તું સમજે નહીં. મને એમ લાગતું કે તે બેવકૂફ છે, એ સમજતો નથી મારી વાત. ખરેખર બહુ વર્ષ પછી મને સમજ આવી કે હું જ બેવકૂફ હતો. મેં મારા એવા ફ્રેમવર્ક તર્કની ડાબલી એવી ઘૂંકી કાઢી હતી કે પૃથ્વી ઉપર હું જ સીધો ઉભો છું. મેં કદી એ વિચાર ન કર્યો કે અમેરિકન લોકો જો કોઈ વિચાર કરે તો હું એ કદાચ સાપકીની માફક ઉલટો લટકેલો હોય, એવો વિચાર મેં નહોતું કર્યો. મુખ્ય જે પંચાયત હતી તે બાબતની હતી, પણ બચપનમાં મને સમજ જ નથી આવી વાત કે મને બહુ ઉત્કંઠા થતી કે કોઈક વખતે કોઈ પૈસા આપે એવા કે જઈ આવું અમેરિકા અને જોઈ તો આવું કે દ્રશ્ય શું છે ત્યાં આખું. હવે ઉત્કંઠા ચાલુ થઈ ગઈ, હવે જવાની ઈચ્છા નથી થતી. તે વખતે મહાન ઉત્કંઠા હતી, જીવનનું એમ લાગતું હતું કે એક વખતે મર્યા પહેલા જોઈ લેવું જોઈએ ત્યાં જઈને કે સ્થિતિ શું છે ત્યાં. એટલે તર્કના ડાબલા એવી બધી ગડબડી કરતા હોય છે, પણ હકીકત એવી નથી. હકીકતમાં અમેરિકામાં માણસો પગ ઉપર ઉભા છે, લટકેલા નથી. હકીકતમાં હિન્દુસ્તાનના ઉપર માણસો પગ ઉપર ઉભેલા છે, લટકેલા નથી. અને હકીકતમાં બંને એકબીજાની રીતે ઉલટા લટકેલા છે, કોઈ પણ ઉભો નથી. હવે હકીકત શું છે વિચાર કરો. ભગવાન સીધો ખુલાસો આપે છે, તપામ્યહમ અહમ વર્ષમ નિગૃહ્ણામ્ય સુજામિ ચ અમૃતંચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. સત પણ હું છું, અસત પણ હું છું, ઉભોય હું છું, લટકેલો હું છું, હું મરી રહ્યો છું, હું જીવી રહ્યો છું.